ધણી રાખવાનું વાંધો નહીં. બઉ સારું રે ફાઈનરી હોય પછી સાસરે આવીને ધણી છે ઓફિસ માં જતા હોય, પણ ત્યાં એ ધણી ઓફિસ માં હોય જેટલો ટાઈમ એનું ધ્યાન ધ્યાન દે હોય અને બધા કામ કરતી જાય. એ ધ્યાન ને ભગવાને ધ્યાન કર્યું. આ ગોઠવેલા ચક્કર ભાઈ એ મેં જોજો આમ કરીને મેં જોવાનું મેં દેખાડી મેં શું પાડો દેખાશે હું આ ધણી નક્કી કર્યો છે કે ધણી જોડે પ્રેમ આપણે નિરંતર રાખવો છે એ ધ્યાન એ મેળવે છે. શું પછી બીજો ધણી કર્યો હતો તો પણ ચીજ ધ્યાનમાં રહે. હા સૌ માટે ધ્યાન એનું કેવાય એક તરમાં આગા હોય આ તો ધ્યાન જ નહીં ને. આ તો બધે કરવા ગયા અંદર માર માર કરે માં બે જ નહીં ચીટ ચોટે જ નહીં ને. અને તપ તો ભગવાન આ કાળમાં તપ કરવાનું ના પાડી છે ને લોકો કરે સત્યુગમાં તપ કરવા કરે તો કળિયુગમાં ભગવાન તપ કરવાની ના પાડી છે. શા માટે ના પાડી શા માટે ના પાડી છે બેન? ભગવાન શું કે છે ઘરમાં ઘર બેઠા તપ મળતું એ સત્યુગમાં તું તપ કરજે કે છે. અને આ તો ઘર બેઠા જે તપ મળે એટલા જ તપ કરજે ને કે છે. શું કે છે કળિયુગમાં ઘેર બેઠા તપ મળશે ધણી બાકી આઈને કહી ને તારક નથી આમ નથી તે તપ કરી નાખવાનું તે આમ અંદર તપમાં શાંત રહેવાનું શું કહેવાનું તે તપ કરવાનું ક્યારે પાડોશી લડવા આવ્યો કે તમારા છોકરા આમ કર્યું તે તપ માર્યું આપડે તપ આવ્યું આવે ઘેર જે તપ આવે ને તે બધા તપ કરવાનું ઘેર બેઠા તપ પ્રાપ્ત સંજોગો ના તપ કરવાનો છે. તારે ઘરમાં વડમ વડા કરે છે અને તેઓ તપ કરવા જાય નામ જબડી દે ઘેર ચોખ્ખું રાખીએ નાખો દર તપ હા તપીએ તપી ના દઈએ તો કેવું સરસ છે. ભગવાને કળિયુગમાં આવું કર્યું છે ત્યારે બધા લોકો તપ કરાવડાયો આ વેપારીઓ લોકો તમને સમજાયું ને ઘેર તપ નથી આવતો ઘેર તપ આવતા નથી રસ્તામાં આવ્યા ભોગ દેખાવ માર્યો તો આપણે બાઇક નથી આવ્યા માટે આપણે તપ કરવાનું શું કર્યું આ ઈનામ છે એ દેખાડો બોલો તે ઈનામ છે અને પેલું પ્રાઇઝ લાગે તે ઈનામ છે આ બંને ઈનામ જ છે. પ્રાઇઝ લાગે તે તપ નહીં કરો તો ગાળા થઈ જશો અને આ ઈનામ માં તપ નહીં કરો તો દુઃખી થઈ જશો. સમજવાની જરૂર લાગે તમને તપ કરવાનો આવશે ને ઘેર બેઠો હે હા નોકરે છે બાર કપ લઈને આવતો હોય ચા પાણી ના અને હાથમાં પડી જાય એટલે રડ્યા હાથ ભાગલા છે ને નહીં પતો શું તપ કરવાનું તું અત્યારે ખરું તપ કરવાનું જ્યાં બેઠો તપ આવ્યું નોકરને કઈ ભાઈ દસ નથી ને બા બેસતા આવું હુળ હુળ ના કરી છે પણ જ્યાં બેઠો તપ કરવાનું તમને કેમ લાગે છે સાસુ બધા અપવાસ કરે છે ને શરીર નું તપ કરે છે એનું શું? હા એ જરૂર છે અપવાસ ની જો ભાઈ એવું છે ને આ શાસ્ત્રકારો આ લોકોને શું કહ્યું છે જણા છો આ સાધુ સંન્યાસી આચાર્ય બધાને ઉઘાડી વાંખે બધા ઊંઘે છે શું કહ્યું છે ઉઘાડી વાંખે ઊંઘતા એટલે સમજ્યા તમને જગત આખા ને કહ્યું ઉઘાડી વાંખે ઊંઘે છે શાસ્ત્રકારો એવું કહ્યું શું કારણ કર્યું છે? સાથે કારણ વેરે છે આજે તમે લઈને આયા છો, શું નામ તમારું? સાકરલાલ. આ નામ કામ બધું, આ બે બોડી, આખો બાખો, કાન બાર, બધું ઘર બાર, મા બાપ, આ બધું લઈને આવ્યા છે. વાઈફ બાઈફ, બધા છોકરા બોકરા, બધું સમજી આ ડોલર બોલર બધું, પાઉન પાઉન બધું, બકાર બકાર, આ તો બધું પૂરું બહુ લઈને આવ્યા હતા. તમે સમજ પડે ને? એટલે આ તો લઈને આવ્યા હતા. હમણાં શું ચીત ગાલ ગાલ કરે? હું આવતા ભાવનું કહીને કરવાનું હતું, આવતા ભાવનું. આ ભાવમાં પાછું દરેલું ફરી દરે, હું આ તો દરેલું જ હતું. અને ફરી દઈને અડધો શેર લોટ ઉડાડી મેલે. અને પાછું હું આમ કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું, તાર આપણું શક કરું. આ તો બધું લઈને આવ્યા હતા. આ લોકનું તો તમે લઈને આવ્યા છો, પણ લોકનું કરો તો એ ઉઘાડી વાંચવાનું કહેવાય. અને આ ઉઘાડી વાંચે ઊંઘે છે લોકો, શું કહે છે? આ લોકનું તમે લઈને આવ્યા છો, શું થયું? એમાં તારે કરવાનું કશું નહીં, પણ લોકનું કરવાનું છે. પણ લોકનું તો કશું કહ્યું નહીં હતું. હા, એ મારી વાત સમજણ પડતા વાર લાગે છે, સમજણ પડતા વાર લાગે. તમને તો સમજણ પડી, તમે પલોકલું કશું કર્યું? હે, એટલે ઉઘાડી ઉઘાડી વાંખે ઊંઘે છે બધું જગત. પેલા બેન કે છે, આ ભાવનું જ આ ભાવમાં પૂરું નથી થતું તો પરલોકનું ક્યાં કરીએ? તમારે પૂરું કરવાનું નથી. આ બહુ ત્યાં થયા જ કરે છે. ઇટ હેપન. તમારે તો ત્યાં જ રાખવાનું, ચીજ બીજ બધું, મન બુદ્ધિ અહંકાર ત્યાં જ રાખવાનું છે. આવતા ભાવનું આ તો બધું થઈ રહ્યું છે. હવે હવે તમે પાડશો કે અંદર પડશે? ઠીક છે, હવે પાડશો પડશે. હા, આવતા ભાવ નું પાડવાનું સવારે. આ હવાર હવે બે હીરે હવાર પડે તારું, તમારે તો પડશે. બીજા ઈટ હેપન સાથ બધું થઈ રહ્યું છે. શું કહે બેન કે છે, ઘણી વાર કરવું પાડવું પડે છે. ઘણી વાર આપડે પાડવું પડે. શું પાડવું? આપડે કરવું પડે. શું કરવું પડે? આપડે સવાર પાડવી પડે, આપડે જાતે કરવું પડે. લાકડી થી એમની અમુક કુદરતી ગણિમય થાય, પણ બીજું બધું તો આપડે કરવું પડે ને. શું કરવું પડે? એ તો ગાય શું કરવું કર્યું બેન? એકલું કામ કરેલું, એકલું કામ કરેલું મને દેખાડો. એકલું તમે કામ કર્યું હોય મને દેખાડો. તમને તમે એકલું કામ કર્યું, આ બધા છો, તેમાં એક જ એમ દેખાડ્યું મેં આ કામ કર્યું. એમ કે પરીક્ષામાં પાસ થવું હોય તો વાંચવું તો પડે જ ને. વાંચવું પડે નહીં? મગજ હારું તો વંચાય, દીવો હોય તો વંચાય. દીવા વગર દીવો હોય તો વંચાય, દીવા વગર વંચાય. અમુક વસ્તુ તો કુદરતી રીતે પૂરી પડી છે, પણ પાછો આપણે આપણો પ્રયત્ન કરવો પડે ને. ના, તમે નથી કરતા. આ તો બધી વસ્તુઓ ભેગી થઈને કરે છે. શું કરે છે? એ દીવો છે, બધા બધું ભેગું થઈને કરે છે. એ પ્રારબ્ધ કહેવાય. શું કહેવાય? તમે કરતા એ છે તમારું સતત કર્મ કહેવાય. અને આ પ્રારબ્ધ કહેવાય. શું કહેવાય? જે ભેગા થઈને કરે ને. બેન કે છે કે પ્રયત્ન વગર પ્રારબ્ધ પ્રયત્ન વગર પ્રારબ્ધ પામવું છે ને. હા, પણ પ્રયત્ન હોય જ સમજે ને. આ સંડાસ જવાનો પ્રયત્ન કરવાની જરૂર નહીં હે, અને થાય જ. અને ના થાય તો ફાંકી લે છે. પણ તે ફાંકી કરે છે એ નહીં કરતો. તમે સમજો ને? એટલે આ બધું શું છે એને સમજવાની જરૂર છે. આપડે તમારે ઊંઘવાની શક્તિ કરી, રાતે ઊંઘી જવાની શક્તિ કરી, સંડાસવાની શક્તિ હતી કૃષ્ણ ની નથી રે, મારી ની નથી, મને નથી. અને જે શક્તિ છે એ જાણતા નથી, જે તમારું શક્તિ છે એની ખબર ભાન જ નથી. એટલે બેન સમજવું જ પડશે ને, વગર સમજે સીરી ચાલે. એટલે એક માણસ ધ્યાન કરતા હતા, તે પદ્માસન વાળી કરતા હતા, પદ્માસન વાળી ને પદ્માસન તમને સમજ્યા. તે પછી બીજદાડે પદ્માસન વાળી ધ્યાન કરતા, ત્રીજદાડે મેં કહ્યું કેમ આજ ધ્યાન નથી કરતા, તારે આમ કરવા પડ્યા. એ બોલ્યા નહીં, નામ શું કે છે? મેં પૂછ્યું પગ કરતા હતા, તું કરતો હાથું રડતો નહીં કોઈ દાડે. જો તું કરતો હોય તો પગની જરૂર નથી, અને પગ કરતા તું આમ તો બોલબોલ કરો વગર તમને, તને સમજ ને. એટલે આ બધું ખોટું ઇગોઇઝમ છે ખાલી. હું કરું, મી કરું, મી કરું, ઇગોઇઝમ છે આ બધું. અને આવતા ભાવના કર્મ બાંધે છે અને ભટકવાનું ફરી કરે છે. અને આ ખરાબ વિચારો, કુસંસ્કારી વિચારો અહીં જાનવર માં લઈ જાય. શું કહે એને પોતાને ખબર ના પડે કે મને આ વિચારથી મને શું ફળ મળશે. પાછળ તારા વિચાર આવે પછી એની માં જવાનું. પોતાનું સુખ બીજાને આપી દે, બીજા લોકો સુખ ના હોય તો સુખ આપી દે પોતાનું, એને સુખ સમાન કહેવાય. તો હા, દેવગતિમાં રિઝર્વેશન બધા 12 વાગે પડી ગયા, કોઈ લેતું જ નથી. એ રિઝર્વ ઓછા આપનારા એવા નહીં. હે, માનવ ધર્મ કોને કહેવાય? કે કોઈનું પાકીટ આપણે રસ્તામાં મળ્યું 5000 નું, અને તરત વિચાર આવે કે આ જેનું ખોવાઈ ગયું એને કેટલું દુઃખ થતું હશે, મારું ખોવાઈ કેટલું દુઃખ થાય. એટલે એને હાથી રાખીને પેલો ખોવાઈ કાઢીને એને મોકલાવે. એ માનવ ધર્મ રહ્યો છે અત્યારે? કે એવો માનવ ધર્મ રહ્યો છે? પાંચ હજાર પણ મોકલાવે કોકને સ્ત્રીને જોવી, પોતાની સ્ત્રી પોતે લગ્ન કર્યું છે એટલે પોતાની હકનું ભોગવવાનું કહ્યું છે ભગવાને. શું કહ્યું છે? આવો આવો, પોતાનું હકનું ભોગવવાનું છે. ત્યારે બધા હક ની સ્ત્રીઓ ઉપર જો દ્રષ્ટિઓ બગાડવી ને બધું થઈ રહ્યા, પછી જાનવર મજા આવી. આવો જય સચિદાન. તારો કાગળ છે? હા. કયા ઈશ્વરનું સ્મરણ કરું છું? બધા કૃષ્ણ રામ શિવ. પણ એક ની દુકાન માલ લઉં છું, બધા ની દુકાન છે. તો ઉધાર ના આપે પછી? બધા નો દુકાન માલ લઉં ઉધાર ના આપે, એક જણી દુકાન લેતો ઉધાર આપે. બધી દુકાન માં લો એટલે આખરે એ તો બધા ઈશ્વર જ છે ને. હે, છોટે બધા તો ઈશ્વર જ છે ને. બધા શું છે? ઈશ્વર. હા, મને જુદા જુદા ને. તું કૃષ્ણ નું નામ તો કૃષ્ણ આપડે. એટલે રામ તો મોક્ષે ગયા આવશે ને આપડે, કોઈ કોઈ કોઈ સાંભળે નહી ત્યાં આગળ. કૃષ્ણ છે, કૃષ્ણ સાંભળે પણ તારે શું કેવું છે? ભગવાન શું કહું છું તું? તમે શું બોલો? સ્મરણ કરતા કરતા ચિત્ત ઠેકાણે રહે છે, ઠેકાણે રહે છે ચિત્ત. કેમ સરકી જાય છે? છોકરાઓ પજવતા હોય, વિચારે ચડી ગયા હોય. છોકરાઓ છે તો પજવતા હોય, વિચારે ચડી ગયા હોય, પ્રશ્નો હોય જીવન ના, મન બગડી ગયું છે. મન બગડી જાય, રિપેર કરાવવું પડે. કારણ કે લપટું પડી જાય, આપડે બુથ લે ગાલીએ તો સીસી બુથવામાં આડી થાય, બુથ નીકળી જાય. એટલે મારી રહેશે એ નહી વસ્તુ. લપટું પડી ગયું છે મન? લપટું પડી ગયું હોય એવું મારું માનવું છે. કારણ કે બીજો પ્રશ્ન તને પૂછું, બેંક માં છે તે એક એક પાઉન્ડ ની નોટો છે, 5000 નોટો આપે તને, તું ઘણું ઘણું કરી તો તે એકાગ્ર રહે કે ના રે? તો મન મન લપટું નથી પડી ગયું, મન બગડ્યું નથી. મન તો આગળ રૂપિયા ભર્યા છે પૂરેપૂરું ડોલર માં, ત્યાં નથી રહેતું. એટલે ભગવાન ઉપર એની ભગવાન ની વેલ્યુ નથી, અરે આ ડોલર ની વેલ્યુ છે. એટલે શું કહ્યું ને, જેની કિંમત સમજાય તેમાં એકાગ્ર જ રહે. શું કહ્યું? સમજ પડી બેન? અને પૈસા પૈસા જ કરતી વખત છોકરો આવ્યા ને, મારે ભૂલ છે. શું કહ્યું? એટલે કિંમત એને પૈસા ની છે, ભગવાન ની કોઈ પડી નથી. હા, તારે ભગવાન નું સ્વરૂપ દેખાડીએ તું બાબુ, તારી ઈચ્છા છે? કેટલાય વખત થી છે. હે? ઘણા વખત થી છે. એમ? તારું બોલ તો કરી આપીએ. બધું મંત્રો મંત્રો બધું આપીશું તને. શું કહ્યું? એટલે તારે પછી રાત દાડો ભગવાન તારી જોડે રહે, તારી તારી વાતો આવું કરે પછી. હા, ધણી ના બોલતો કશો વધારે, ભગવાન તો બોલે છે. ધણી તો આ 5-5 વર્ષમાં જઈએ તો સુધી છે, પછી કઈ છે? અને આ સંસારનું શું ઠેકાણું? એક માણસ મને કહી ગયો તો, હા મારા સસરા છે ઓળખો જ વખત છે. કાલ પછી 2 વાર પછી મેં કહ્યું, તમે ચંદુલાના સસરા થાવ ને, તો શું બોલો તમે દાદા? ભગવાન જેવા માણસ ને આ શું બોલો? કેમ મારે ઓળખાણ પાડી દે તમારો? કઈ મારી જોડે ડાયવર્ટ લીધા કે છે? સસરો રહે નઈ ને આ દુનિયા શું છે? તને હળી દે, ભગવાન નું ઓળખાણ એટલું સાચું ઓળખાણ એ જોડે આવશે, બાકી કોઈ જોડે આવે. શું કહ્યું? મા બાપ કોઈ આવે, બધું ભટકવાનું સાધન છે આ બધું. ગમે તમારી વાત તને ગમી? શું કે છે બેન? આ તો અહીંયા આગળ કોઈ ઘરાકી નથી એટલે પધરામણી થાય છે. અમદાવાદમાં તો 60 વર્ષે નામ લખેલા હતા, કોક દાડું ભાગે આવે ને. કારણ કે આપણી પધરામણી ના પૈસા પૈસા ગયેલું નહીં, એટલે આવું લોકો લખાવે ને. અને બીજા તો ચાર્જ લે છે, 700-800 રૂપિયા, 200 રૂપિયા. આપણે નો ચાર્જ, પણ આપણે તો ગરીબ નતા જવાનું કે બે તો પડે નામ આવે તો. એટલે તારું તો સાથે ખરું, આજે એક જણ ત્યાં થઈ વધારે ના થઈ, અમારે અહીંયા આવવાનું મોડું થઈ જાય ને. ત્યાં રાહ જોઈતી ગઈ ને, રાહ જોવાનું ફળ શું મળશે એ તો તને ખબર ના હોય. અમારી રાહ જોવાનું ફળ બહુ મોટું છે. જાતે આયા કરતા અમારી રાહ જોયા ફળ ઘણું મોટું. મારે તો કાયમ રથ જવાની થાય છે. એવું થાય છે. એનું નામ લખી લો કાલે અંતર જવું પડે. કાલે અંતર પહેલું જવાનું. આ ગલી માં જ છે દાદા. હે આ ગલી દાદા આપણે છે તે એક ઇન્દ્રિય વાળો જીવ હોય તે અનંત જીવ હોય એટલે છે ને તે એક જીવ મોક્ષે જાય તો એક જીવ એક ઇન્દ્રિય માં આવે. તેમાં મને સમજ નથી પડતી કે જે અનંત આત્મા છે એ મને આમ મગજમાં નથી બેસતું. અનંત આત્માઓ અનંત છે અને એક વખત મોક્ષમાં જાય એટલે પછી ફરી પાછા આવે નહીં કે છે. ના ભાઈ ના આવે. તો કે એ મને નથી બેસતું કે પાછા કઈ સાયકલ માં આવતા હોવા જોઈએ. એ નથી બેસતું કે પાછા આવતા હોવા જોઈએ સાયકલ માં. મોક્ષમાં અનંત છે એટલે ગણી ના શકાય એવા. આપણી બુદ્ધિ થી ના ગણી શકાય. આપણી બુદ્ધિ થી ના ગણી શકાય. બુદ્ધિ થી એવું દેખાય છે. અનંત છે એટલે અનંત માંથી વાત કરે તો શું કેવાય. તો અનંત અનંત જ ને. ઓછા થાય તો અનંત જ કહેવાય ને. ઓછા તો થવાના જ પણ અનંત ના અનંત રહે. એટલી બધી વસ્તી છે. બુદ્ધિ તો એવું લાગે બુદ્ધિ કેલ્ક્યુલેશન વાળી છે. તો એ જીવ જે જે જીવ છે ને હજી આવ્યા નથી બ્રહ્માંડ અને એક ઇન્દ્રિય બે ઇન્દ્રિયમાં ડેવલપમેન્ટ થતા નથી આવ્યા. જે એક ઇન્દ્રિય થી ઓછા છે તે ક્યાં હોય. બ્રહ્માંડ ની અંદર હોય. મનુષ્ય રહેવા લાયક ભૂમિ બધી જુદી વસ્તુ છે અને બ્રહ્મા એટલે આકાશ માં બધા ગમે ત્યાં રહેતા હોય પેલા નાના નાના જીવ. એને ભૂમિ ની જરૂર નથી. દાદા મનુષ્ય યોની હોય. મનુષ્ય યોની માં 24 લાખ મનુષ્ય યોની 14 લાખ 14 લાખ મનુષ્ય યોની હોય તો એમના એમાં છે ઇન્ડિયન લોકો હોય ને. ઇન્ડિયન આપડા તેની અંદર કેટલા હોય. ઇન્ડિયન માં કેટલા કેટલી છે જીવ. જબરજસ્ત યોની એટલે વિચાર. અમુક એ વિચાર ના માણસ હોય બધા એક જ યોની ના. તારે દરેક વિચાર આવે જોડે ભાવે ને. તારા જેવા વિચાર હોય મળતા આવે તો ને એ બધી એક જ યોની. એવી 14 લાખ યોની. જે ક્રિયા કર્યા કરે તેમાં આપણે જોયા કરવાનું. આપડે કરવાનું નહીં કશું. આપડે મહેનત જપ તપ ત્યાં કશું કરવા નહીં. દેહ કર્યા કરે જોયા કરવાનું. દેહ શું કરે છે જોયા કરવા બસ. અને તપ તમને પોસાય તેટલું કરવું એટલે શું. હા તપ એટલે શું. બઉ તપી ના જવાય એવું કરવું. એટલું જ ભૂખ્યું રહેવાનું. ઊંઘ ના આવતી હોય ખાઈ લેવું. એનું રસ્તો સ્ટેશન જાય છે તો તું બતાવ પેલા માણસ ને અને સાચી વાત આવી ભાઈ. પણ પેલો વિના આ રસ્તો હોય છે તો આપડે ફરી ગઈ વિનંતી કરી આ રસ્તો જાય છે તો ના માને તો આપડે કેવું કે તું કઉ છું તો જવો જ જા. એને સત્ય ઠરાવવા જઈએ તો આપડે અસત્ય ઠરીએ. આખી રાત દહેરવું પડે. આપડે બતાવી જવાનું તે ના માને તો કઈ નઈ. બીજું તારે કશું જ શીખવાની જરૂર નથી. અથડામણ તારે તેનાથી મોક્ષ થાય. આપડે બીજે બેના રસ્તા જુદા છે. બેના ધ્યેય જુદા છે. સમજો ને બીજો એના જેવો હમાવી મળે ત્યાં પછી વડાવડા કરશે. આપડે મોક્ષે જવું છે. આપડે ક્યાં બેહી આવું સમજાય પડે છે ને. એટલે આજે મને સમજ નથી પડી ને દાદા એ મેં બધું માફ કરી. આ સમજ નથી પડી ને એ મેં તમારે માટે રાખ્યું છે. શું પડી નથી? આ જગત ન્યાય સ્વરૂપ નથી. સ્વરૂપ છે. ભગવાને કહ્યું છે કે ન્યાય જોશો જ નહીં, નહીતર બુદ્ધિ વિભ્રમ થઈ જશે. વ્યવહાર જોજો. વ્યવહાર જેવો છે તેવો છે. એટલે શું દાદા એનું મીનિંગ શું થાય? આજે સાસુ સારી ના મળે. સાસુ સારી ના મળે પછી લોકો શું કે એવું શું કે મારી સાસુ ખરાબ છે એવું ન્યાય કાઢે. લોકો જાય છે કે આ સાસુ એને દુઃખ દે છે. પણ એ ખરેખર ન્યાય નથી. પેલા એનો હિસાબ એવો હતો તે ચૂકવાય છે. આ ન્યાય થી જોવા જાય તો એમ જ લાગે સાસુ ને સાસુ વાળા દુઃખ દે છે. પણ સાસુ કરેક્ટ જ કરે છે. તે કરે છે ને કે પેલાનો હિસાબ છે ચૂકવે છે. નામ પડી ગયું આ ધણી મરી ગયા પેલા હિસાબ ચૂકવી ગયા. કઈ અન્યાય નથી કર્યો ધણી. જવાને ધણી કરવો છે. ધારી જતા રહ્યા તારે દહી છે કે દાહી છે ડામાવાળી છે. દાહી છે બહુ સારી છે. બહુ સારી છોકરી બહુ સુવારી છે. મારા ટચ માં આવી ભગવાન થઈ જાય. કેટલા થઈ ગયા હતા તાર સુધી? મોક્ષ છે ત્યાં કષ્ટ નથી, ને જ્યાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી. કષ્ટ એ એટલે શું દાદા? કષ્ટ કષ્ટ કરીએ એને આ મહેનત આખો દાડો કરીએ બઉ થાકી જઈએ તો કામ કર્યા કરીએ અને બધું કષ્ટ કષ્ટ કષ્ટ કર્યા કરીએ તો મોક્ષ ના મળે. એથી સંસાર મળે એનો ફળ. અને મોક્ષ માં તો કષ્ટ છે જ નહીં. અમારી આજ્ઞા રહે ને કશું કષ્ટ છે. હા એ પોતાનો ઘટાગ્રહ થઈ જતો કષ્ટ નો. ના હું કામ કરવાનો મારે એને ચાલે નહીં કામ કર્યા વગર. કષ્ટ એટલે એનો મીનિંગ શું? કષ્ટ નો કષ્ટ એટલે મહેનત કરીને બઉ દુઃખી છે. પગ પગ ઉતર હોય તો કામ કર્યા જ કરીએ. ભૂખ લાગે તો ઉપવાસ કરવાનો. શરીર સારું ના હોય તો દુકાને જવું હોય તો ઉઠી પાસ નહીં જવું પડે. આનો મીનિંગ શું છે? આખું હે દાદા ભગવાન, કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન અગર મૃત્યુ પામેલાનું કોઈ પણ ચિકિત્સા પાત્ર અવણવાદ અપરાધ અભિનય ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમતાય, એટલે શું દાદા? આ બધા દેહધારી જીવો કેવાય? જે જીતા છે બધા ગાય ભેંસ બધું આમ હોય આપણે દેખાય, અગર કોઈ મરી ગયો હોય અને પરોક્ષ થયેલો હોય, જીવતો હોય મરી ગયેલો હોય, એનું કશું આવડું ના બોલું જોઈએ. જય સચ્ચ, એની નિંદા કરી ના જાય, એને અવરું ના બોલું છે, એને વગોવાય નહીં, ખબર ને? કોઈ વગોવતું હોય તેને આપણે ખુશી ના થવું જોઈએ, એવું કે છે. એવી શક્તિ આપો દાદા, ધણી મરી ગયા પછી એમને વગોવાય નહીં, એવું કશું કરાય નહીં. કોઈક વગોવતો હોય તો આપણે કઈક ના ભાઈ શું કા વગવો શું કાય, એને મારું કશું બગાડ્યું નથી. આપડે હિસાબ અગર ચૂક આમાં કોઈ નો શું દોષ છે? દાદા આપડે તો મિનિટે મિનિટે ભૂલ કરતા હોય, આપડે તો ક્ષણે ક્ષણે ભૂલ કરતા હોય. ભૂલ કરીએ છીએ તે જ આપડે હિસાબ થી કરીએ છીએ. માણસ કઈ પણ કશું કોઈને કશું કરી શકે નહીં, પોતાનો ભૂલ હોય તો જ, આપડો હિસાબ હોય તો રીતે થાય. એટલે આપડે જ્યાં થતું હોય ત્યાં જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું હોય. હા, જે ઊંધું થઈ રહ્યું હોય તેને જોયા જ કરવાનું હોય. એકલે આવી છો? એમ ગાડી લઈને આવી? થોડીક સુધી મૂકી ગયા, પછી આવતા દાદા. પેલા 11 ગ્રહ છે ને, હટાગ્રહ મતાગ્રહ એ બધા ગ્રહ સમજાવો ને, એનું શું? એ બધા જુદા જુદા ગ્રહ પછી ગ્રહ સમજો ને દાદા, તો આપડે પોતે ગ્રહ કરતા હોય તો આપડે સમજ પડી જાય. ઘરના માણસ કે તારા આગ્રહ શોધી રહી ને તમારે આવતા પેલા એવું કરી નાખી દે. પણ તમારે પછી આવા પડશે ને? મારે આવી જાય, પ્રોમિસ લીધી છે. કરેક્ટ કરેક્ટ. પછી હટાગ્રહ નથી? હા ના ના, તો મતાગ્રહ ના કહેવાય. સમજાવ્યું છે હટાગ્રહ ગયા મતાગ્રહ તો કરું ને, તમે સમજી જાય કાર્ય ખોટું છે. ક્રાઇસ્ટ વાળા શું કે અમારો ધર્મ સાચો એ મતાગ્રહ, મુસ્લિમો શું કે અમારો ધર્મ સાચો એ મતાગ્રહ, જૈનો કે શું અમારો ધર્મ સાથે બધા મત આગ્રહ કહેવાય. મત નો આગ્રહ એ વ્યૂ પોઈન્ટ, મત એટલે વ્યૂ પોઈન્ટ નો આગ્રહ, બધા વ્યૂ પોઈન્ટ ને સ્વીકાર કરવો જોઈએ. 360 વ્યૂ પોઈન્ટ નો આપડો 360 વ્યૂ પોઈન્ટ નો છે, બધાને સ્વીકારી લેવાનો. બધાનું સત્ય હોય પણ અંશ સત્ય હોય, સર્વાંશ ના હોય, થોડું થોડું સત્ય બધાનું હોય. દાદા આનો મીનિંગ શું થાય છે? રિલેટિવ આખું મિનિંગ છે. આ જગત ની આત્મા એકલો અવિનાશી છે, બીજી બધી વસ્તુ વિનાશી છે. એવું નહીં લાગતું તને? એ તો છે, લાગે છે. વિનાશી એટલે રિલેટિવ, અને અવિનાશી એટલે રિયલ. એટલે એવું કે છે કે રિલેટિવમાં છતાં સિરિયસ ડાક્ટર, મોટો સ્ટેટ ગણાય, મોટો એ ગણાય, પણ એમાં કહે છે એટલું એમાં હાઈ લેવલ રાખવાનું નહીં, લો લેવલ રાખવાનું. અને હું આત્મા છું એમાં હાઈ લેવલ રાખવાનું, ગુરુત્તમ. આવતો બહુ જાનવર થાય પાછો, અને આમાં સાથે હાઈ લેવલ ના કરે, ઇગોઇઝમ ના કરે. અમે લઘુત્તમ રહીએ સૌથી નાના ને. અઘરું ચાલી હતી, આપડે અહીંથી સ્ટેશન ગયા હોય અને સ્ટેશન બીજું નીકળ્યું આપડે જવું છે, એટલે આપડે જાણું કે હવે એટલું પાછું ફરી એટલું ચાલીએ તારે પછી પેલું આવે, એટલે તું પાછી ફરી છું. ત્યાં દેખ લીધું પણ આવે છે ફરી. કાલે બેન છે ને એમના બાબાઓ ને લઈ આવવાના છે, બાબા ને બેબી ને લઈ આવવાના છે તમને મળવા માટે. તો હોલ માં આશીર્વાદ આપજો. તો હોલ માં આશીર્વાદ આપજો. બધા સંજોગો છે મગર નહી, કોઈને આપડે રૂપિયા આપીએ ભાગીદારી માટે આપીએ રૂપિયા તોય સંજોગ, વ્યાજે આપીએ તોય સંજોગ, પૂછીને આપીએ તોય સંજોગ. હવે જયારે આપણું ફૂન હોય ત્યારે સંજોગ આપણને સારા મળી આવે, તે ભાગીદારી સારો મળે, મકાન સારું મળે, વાઈફ સારી હોય, બધું સારું. અને પાપ નો ઉદય હોય ત્યારે જે સંજોગ થાય ભાગીદાર ખરાબ એવો થાય, વાઈફ ખરાબ એવી થાય, છોકરું ખરાબ એવું. આપણે જેને પૈસા આપીએ તે પાછા ના આપે એવા ભાઈ શું થાય, બધું એ પાપ ના ઉદય કહેવાય. એટલે શું સંજોગ ભેગો થયો ત્યારે આપણે જોઈ રહ્યા આપણે શું હિસાબ હશે. હવે એના માટે બીજો કોઈ ઉપાય જ નથી હોતો. આ તો અમે થોડો ઉપાય કરીએ કે જેનાથી કઈ પાછું પર સારું, બાકી આ તો આ એ ભેગો સંજોગ કેમ થયો, એ ભાઈ કેમ ભેગો થયો, બીજા આટલા બધા ભેગા થતા એ વિચારા જેવું છે ને, થોડું સમજાય ને. અમુક જ માણસ આપી આપડે કે છે. હવે છોકરો ખરાબ પાકે તે ઘરમાં ધૂળ ધણે કે નગર બધું પૈસા દાળ રૂપિયા મોસાર કરીને બધું, એટલે સારામાં સારું કહ્યું પોતાનો છોકરો સારો પાકે અને ધંધો ધીમે સારો ચાલતો હોય તો પોતે રાજા થયું માનવું છે. શું કહ્યું? અને ગયું ત્યારે વરી તો અમે તો અત્યારે છોડી દીધી, અમે બહુ ગયેલા, અમે તો જબરદસ્ત રકમ ગયેલી સરસ ભાઈ ને. આમ જાણીએ કે આ સારા હતા, અપાઈ ગયું આપણે, આ કેમ કહીને અપાઈ ગયું, આવી બુદ્ધિ ક્યાંથી ઉભી થઈ આપણી વિપરીત, કારણ કે વિનાશી થવાનું હોય જવાર હોય ત્યારે. એવી બુદ્ધિ ઉભી થાય તો ડાક્ટર એવો અવરો મળી આવવા જ નાખે. અને બુદ્ધિ હમી થાય તો ડાક્ટર સારો વર્ષ મટી જાય. એટલે આ બધું આ દાદા ભેગા થયા એ તો મહાન મહાન પુણ્ય ભેગો જ ના થયા, સંજોગ જ જોવા રહે. ઘરે પણ લાભ પૂરો ના ઉઠાવી લીધો તો પછી એને જોયે એટલું એની જ ભૂલ છે ને દાદા. તો લંડન વાળા છે, ઇંગ્લેન્ડ વાળા હજી દાદા ને ઓળખતા નથી બરાબર, તો એ લોકો ક્યારે ઓળખી દેશે? એ તો એની પાછળ પોતાની ઘર જ લાગે તારો છે, ઘર જ બીજી બધી ઘર લાગે. બીજી બધી ઓખે દાદા કેમ ના ઓખે? દાદા મને ઘણી વાર શું દુઃખ થાય કે દાદાજીની પાસે બધા લોકોની પાસે પૈસા નો પ્રોબ્લેમ હોય, હેલ્થ નો પ્રોબ્લેમ હોય, ત્યારે દાદા પાસે ઘર જ હોય તો આવે કે એ માટે પણ કઈ થાય, પણ પછી એ લોકો છે દાદા પછાડી પડતા નથી, સમજતા નથી. આ બધા અમેરિકા વાળા ઓળખી ગયા એટલે કેવા પાસે પડ્યા, જેમ ઓળખાણ પડે તેમ તેમ પાસે પડતો જાય. તારા પપ્પા બહુ પાસે પડ્યા છે ને? છોડતા જ નથી. ઓફિસ થી આવ્યા પછી એમ જ કે છે ક્યારે છોડું આ બધું ને હું ક્યારે દાદા પાસે જાઉં, એમ જ વિચારમાં હોય, એ જ વિચારમાં હોય, એક જ વિચાર. આ દર્શન કરવાનું નહીં મળવાનું, આ તો દર્શન કરવાનું કરી દે બહુ થઈ ગયું. એવું પણ છે એ લોસ નથી, ડાક્ટર લોસ બધા સમજી ગયા. દર્શન કરી જાય ને મોડું થાય કામ પર તો પણ એ નથી થતું. કેમ કહ્યું કે તમે કીધું ને હમણાં કે તું રહી જાય તો એ કેમ કીધું તમે, એમ પૂછે છે. તમે કીધું ને કે તું રહી ગઈ તો તમે કેમ એવું કીધું? મેં નથી રહી ગયો કે તું રહી ગઈ. બધા પડી ગયા ને તું પામી, બધા પામી ગયા ને તું રહી ગઈ. કારણ શું એમ પૂછે છે? લાભ લેવાયો નહીં, લેતો આવ્યો નહીં, પણ આ વખતે લેવાનો છે. હા હા, હું સમજી ગઈ છું. કામ એમને બહુ ઈચ્છા છે કે તમારા પગલા પડે એમને ઘરે. ક્યારે